મન્મંગલમૂર્તિ માર્તિશમનમ્ માલામ કરે તોલસીમ દક્ષે સૂક્ષ્મવલક્ષસાંદ્રવસનાન યાબિવ્રતમ સર્વદા ચારુસ્મેરમુખાંબુજમ લસદુર શ્રીવત્સલક્ષ્માંકિતમ ધ્યાયે ભૂષણભૂષણાંગમનિષં શ્રીસ્વામિનારાયણમ શ્રીસ્વામિનારાયણમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેમના જીવનની ચાદર ધર્મના રંગે રંગાયેલી હતી, એવા સદવિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેમના જીવનમાંથી હંમેશને માટે ચારિત્ર્યની સુગંધ મગમગે છે, એવા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે પૂજનીય સંતો તથા શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. આપણે વાત કરી રહ્યા છીએ સ્વપ્નવત સંસારની. સ્વપ્ન જેવો આ દેખાતો સંસાર, એની અંદર સુખ અને દુઃખ આવતા રહે છે, અનેક પ્રકારના વિક્ષેપો આવતા રહે છે, એની વચ્ચે સ્વસ્થતાપૂર્વક જીવન કેવી રીતે જીવવું, કેવા વિચારો હોય એ આપણને ખૂબ શાંતિથી જીવન જીવવા દે, તો કે જેનું સકારાત્મક વલણ હોય, પોઝિટિવ થિંકિંગ, એ વ્યક્તિ જ સુખેથી જીવી શકે છે. ભારતીય તત્વચિંતનનું મુખ્ય ધ્યેય માનવ માત્રને અંદરથી બદલવાનું છે, અને માનવીને જો અંદરથી બદલવો હોય તો સકારાત્મક વલણ છે એ જ કામ આવે. જો મનના વલણને બદલી શકાય તો જ માનવીના જીવનને બદલી શકાય એમ છે. અને અમેરિકન તત્વચિંતક આર્નોલ્ડ ટોઇનબી એવું કહે, એટ ધીસ સુપ્રીમલી ડેન્જરિયસ મોમેન્ટ ઇન હ્યુમન સોસાયટી ધ વે ઓનલી ઓફ સાલ્વેશન ફોર મેનકાઇન્ડ ઇઝ ધ ઇન્ડિયન વે, કે આપણા જીવનની આપણે એવી ક્ષણોની અંદર જીવી રહ્યા છીએ કે ક્ષણો ખૂબ ભયંકર છે, અને એમાંથી મુક્તિ પામવાનો માર્ગ એ માત્ર એક જ છે, અને એ જો કોઈ માર્ગ હોય તો એ છે ભારતીય તત્વચિંતનનો માર્ગ. કારણ કે ભારતીય તત્વચિંતનનું કાર્ય, એના વિચારો, એ બધા મનના અંદરના વલણને બદલનારા છે. આપણે જે જગતને જોઈ રહ્યા છીએ એ જગતને આપણે અંતઃકરણની અંદર નાશવંત માનીએ, અસત્ય માનીએ, છતાં પણ આપણે જીવી જ રહ્યા છીએ ત્યારે એ સમયને આપણી ફરજો ચૂક્યા વિના, આપણે આપણા કાર્યમાંથી ચૂક્યા વિના આપણે આપણા આત્માનું કલ્યાણ સાધી લેવું, આપણા જીવનને ધન્ય બનાવી લેવું, એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. આ સંસારને સ્વપ્નવત જોવા છતાં પોતાના કાર્યમાંથી ચૂક્યા વગર એમાંથી નીકળી જવું એ સાધક માટે મોટી સાધના છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. કે આ સ્થાવર અને જંગમ જે કાંઈ સૃષ્ટિ આપણી સમક્ષ દેખાઈ રહી છે, એ સૃષ્ટિના આદિ સમયની અંદર પણ અપ્રગટ રહે છે અને સૃષ્ટિના અંતે પણ એ કંઈ પ્રત્યક્ષ રહેતું નથી. પણ આપણને જે કંઈ દેખાઈ રહ્યું છે એ સૃષ્ટિનો મધ્ય ભાગ દેખાઈ રહ્યો છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે કે કોઈ પદાર્થ છે એનો આદિ, મધ્ય અને અંત એનો વિચાર કરવો, અને એનો આદિ અને અંત્ય જોવામાં આવે તો મધ્યની અંદર મોહ રહેલો છે. આ સૃષ્ટિની ઉપર અનેક સંસ્કૃતિઓ આવી છે અને કાળક્રમે એ કાળના ગર્ભની અંદર વિલીન પણ થતી રહી છે. એ ચાહે પછી રોમન સંસ્કૃતિ હોય, બેબિલિયન હોય, ઇજિપ્શિયન હોય, મેસોપોટેમિયન હોય, ભારત દેશની અંદર પણ લોથલ, હડપ્પા, મોહેંજોદડો આ સંસ્કૃતિઓ ખૂબ વિકાસને પામેલી હતી. વિકાસના પંથે એમણે હરણફાળ ભરેલી હતી. આજે નામ શેષ થઈ ગઈ છે, કદાચ ક્યાંક એના અવશેષો જોવામાં આવે છે. અને એટલા માટે જ કઠોપનિષદની અંદર વાત આવે કે યમરાજાએ જ્યારે નચિકેતાને માગવાનું કહ્યું ત્યારે નચિકેતાએ એમ કહ્યું છે કે સ્વભાવા મર્ત્ય લોકાહ. શ્વ એટલે કે આવતીકાલે આ મૃત્યુલોકના જે કાંઈ પદાર્થો છે, વસ્તુ છે, સંપત્તિ છે, આપણી નજર સામે જે કાંઈ દેખાઈ રહ્યું છે એ તમામ વસ્તુઓ આવતીકાલે નાશ પામવાની છે. અને એટલા માટે જ મહાભારતની અંદર યક્ષનો જ્યાં પ્રસંગ આવે છે અને યક્ષ યુધિષ્ઠિરના સંવાદની અંદર યક્ષનો એક પ્રશ્નનો ઉત્તર આપતા યુધિષ્ઠિર મહારાજા એમ કહે છે, અસ્મિન મહામોહમયે કટાહે સૂર્યાગ્નિના રાત્રિ દિવેન્ધનેતા ભાસર્તુ દર્વી પરિઘટનેન ભૂતાની કાલ પચતી વાર્તા. આનો અર્થ એવો થાય છે કે મહામોહમય એવું મોટું કઢાયું છે, એમાં સૂર્યરૂપી અગ્નિ દ્વારા અને રાત્રિ અને દિવસ રૂપી ઈંધણ દ્વારા લાખો જીવાત્માઓ છે એ રંધાઈ રહ્યા હોય એમ જણાય છે. આથી બીજી મોટી વાર્તા કઈ હોઈ શકે? નિષ્કુળાનંદ સ્વામી પણ આ શ્લોકને પોતાના કાવ્યની અંદર ગૂંથે, જેમ કડાયામાં કણ ઉછળે છે ઊંચા નીચા અગ્નિ જ્વાળે રે, તેમ જોતાના ધારી બળે છે સ્વર્ગ મૃત્યુને પાતાળે રે. જેમ કડાયાની અંદર કણ છે એ ઉછળતા હોય, ઉપર જાય, નીચે આવે, અમુક કણો છે આમ તેમ ગતિ કરતા હોય, એવી જ રીતે આ જગતરૂપી કડાયાની અંદર અનેક શરીરધારીઓ એ બળી રહ્યા છે. પછી સ્વર્ગની અંદર, મૃત્યુની લોકની અંદર કે પાતાળની લોકની અંદર, ત્રણેય લોકની અંદર આ જ પરિસ્થિતિ છે. સંતો ઘણી વખત એક સુંદર દ્રષ્ટાંત આપે. એક સંત એક ગામ હશે, એ ગામને તરભેટે બે રસ્તા પડતા હતા અને ત્યાં પોતાની ઝૂંપડી બાંધીને રહે. એમાં એક વખત કોઈ બીજા ગામનો વ્યક્તિ ત્યાં આવે છે, એને ગામમાં જવું હતું અને વ્યક્તિને સાધુ મહાત્માને પૂછ્યું. મહાત્માજીને પ્રણામ કરીને કીધું કે મહાત્માજી મારે ગામમાં જવું છે, તો ગામમાં જવાનો રસ્તો કયો છે? એટલે સંતે કીધું કે જો ભાઈ, આ ડાબી બાજુનો જે રસ્તો ચાલ્યો જાય છે ને, સીધે સીધા તમે જ્યાં ચાલ્યા જાઓ ત્યાં તમને ગામ મળી જશે, ત્યાં ગામ આવી જશે. અને પેલા ભાઈ તો ડાબા રસ્તે ચાલતા થયા, ચાલતા રહ્યા, ચાલતા રહ્યા, ચાલતા રહ્યા. ગામ તો ન આવ્યું, પરંતુ ગામનું સ્મશાન આવ્યું. ભાઈને પણ ત્યાં પહોંચીને નવાઈ લાગી કે ભાઈ, મેં ગામનો રસ્તો પૂછ્યો હતો અને સ્મશાન બતાવી દીધું. એટલે વળી પાછા એ ત્યાં આવ્યા અને મહાત્માજીને પ્રણામ કરીને પૂછ્યું કે મહાત્માજી, મારે ગામમાં જવું છે ને, તમે એ રસ્તો મને શા માટે બતાવ્યો? મહાત્માજીએ કહ્યું કે ભાઈ, મેં તો તને સાચો ગામનો રસ્તો એ જ બતાડ્યો છે. કારણ કે સાચું ગામ તો એ છે, અત્યાર સુધીની અંદર આજે તું ગામમાં જવા માંગે છે, એ ગામની અંદર તો કદાચ હજારેક માણસો રહેતા હશે, પણ મેં તને જે ગામનો રસ્તો બતાવ્યો એ ગામની અંદર તો કેટલાય લોકો જતા રહ્યા છે. અરે, ગયા છે એટલું નહીં, પાછા પણ આવ્યા નથી. અને લાખો માણસો એ ત્યાં નિવાસ કરીને રહ્યા છે. યાત્રિકને આ મહાત્માની મર્મવાણીથી સમજાઈ ગયું કે મહાત્મા શું કહેવા માગે છે, કે આ મૃત્યુલોકની અંદર કોઈ પણ વસ્તુ શાશ્વત નથી, નાશવંત છે. નિષ્કુળાનંદ સ્વામી કહે ને, ક્યાં ગયો કુળ રાવણ તણો, સગર સુત 60,000 જી, નારાયણ નાણો રાજાનંદનો, સર્વે સુપન વ્યવહારજી. રાવણનું કુળ ક્યાં ગયું? રાવણનું કુળ બહુ મોટું હતું એવું કહેવાય. આમ તો એવું સાંભળવામાં આવ્યું છે કે રાવણને કોઈ દી કાણ છે, સૂતક છે, એ મટ્યું જ નહોતું, એવડું મોટું એનું કુળ હતું. સગર રાજાને 60,000 પુત્ર હતા, એક પણ નામ નિશાન નથી. નંદ રાજા, એનું નાણું ન રહ્યું. કબર ખોદાવી ખોદાવી અને શબના મડદાના મોઢાની અંદર જે સિક્કા મૂક્યા હોય એ કાઢી લઈને ધન ભેગું કર્યું હતું, આજે એમાંનું કાંઈ બચ્યું નથી. અને એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામી કહે કે આપણામાંથી 100 વર્ષ પહેલાં કોઈ હતું નહીં અને 100 વર્ષ પછી પણ કોઈ હશે નહીં. અને એટલા માટે આ નાશવંત સંસાર માટે એવું લખાયું છે, કલ જો તન કે ચલતે થે, અપની શાન ઔ શૌકત પર, શમ્મા તક નહીં જલતી આજ ઉનકી તુરબત પર. કે ગઈકાલની વાત છે, આ લોકની અંદર કેટલા એવા લોકો થઈ ગયા જે પોતે એટલા પાવરફુલ હતા કે બીજા લોકોને ડરાવતા, ધમકાવતા, શાસન કરતા, આજે એ લોકોના નામ નિશાન નથી રહ્યા, કબરની અંદર પુરાઈ ગયા છે. પણ એટલું નહીં, એની કબર ઉપર આજ કોઈ દીવો કરનારું પણ નથી રહ્યું. પણ પ્રશ્ન ત્યાં થાય છે, સાચે જ ભગવાનને સુખના નિધિ જાણવા છતાં, સંસાર નાશવંત છે એની પ્રતીતિ હોવા છતાં, આપણે અંતરદ્રષ્ટિ કરી અને કલ્યાણના માર્ગ તરફ દોડી શકતા નથી. વિચાર કરીએ તો ખબર પડે કે જ્યારે આપણે આ ધરતી ઉપર જન્મ્યા ત્યારે આપણી પાસે શું હતું અને જ્યારે જવાનું થશે ત્યારે આપણી પાસે શું હશે. છેલ્લે વધે છે એટલું પુણ્ય અને પાપનું ભાથું. જે પુણ્યનું ભાથું મળે એ જ અંતકાળે નિશ્ચિત રહે છે. હો, એક રાજ્યની અંદર એવો નિયમ, દર 5 વર્ષે એક નવા રાજાની ત્યાં નિમણૂક કરવામાં આવે. અને નિયમ એવો હતો કે રાજા છે 5 વર્ષ ત્યાં શાસન કરે, પછી ત્યાં રાજ્ય પૂરું થાય, નદી અને નદીની સામે કાંઠે જંગલ, ત્યાં એને છોડી દેવામાં આવે. અનેક રાજાઓ આવી રીતે શાસન કરી અને એને જંગલમાં છોડી દેવામાં આવતા, અને જ્યારે છેલ્લો દિવસ હોય શાસનકાળનો, અને ત્યારે જનારો રાજા છે એ પોતે ખુશ ન હોય, અંતરના ઉકળાટ સાથે એ ત્યાં જતો હોય. પણ એમાં એક રાજા એવો આવી ગયો હો, 5 વર્ષ સુધી એણે પ્રજાનું તો ખૂબ સારી રીતે લાલન પાલન કર્યું, અને જ્યારે એને ત્યાં પેલા નગરની અંદર જવાનું હતું, સામે તરફ સર્વ જવાનું હતું સામેના જંગલમાં, એ વખતે ખુશ હતો. અને ત્યારે પ્રધાનને કારણ પૂછવામાં આવ્યું કે રાજાજી આટલા બધા ખુશ કેમ છે? અને એ વખતે પ્રધાને કહ્યું કે આ રાજા ખૂબ હોશિયાર અને ચતુર છે. એમને ખબર હતી કે મારે 5 વર્ષ પછી સામે કાંઠે જવાનું છે, અને ત્યાં જંગલ છે, ત્યાં બીજી કોઈ સુખ સુવિધા નથી. એટલા માટે રાજાએ 5 વર્ષ દરમિયાન પોતે પ્રજાને તો સુખી કરી, પણ સાથે પોતે સુખી થઈ શકે એટલા માટે પેલા જંગલની અંદર પોતે નવો મહેલ બનાવી દીધો છે, અને ત્યાં બધી જ વ્યવસ્થા કરી દીધી છે, અને એટલા માટે સુખી છે. આપણે પણ જો આ લોકના કામો કરતા કરતા આપણા પરલોકનું ભાથું બાંધતા રહીએ, પુણ્ય કમાઈ કરતા રહીએ, તો પછી અંત સમયે રડવાનો વારો ન આવે. કારણ કે અંત સમયે પુણ્ય અને પાપ સિવાય બીજું કાંઈ સાથે લઈ જવાનું નથી. કવિ નારાયણ દાસજી કહે ને કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેથી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથે જી, સવાર થાય ને સાંજ પડે છે દિન ઉપર દિન જાય જી, આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય જી, એક જન્મે ને એક મરે છે સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા તે જન્મ ધરે છે જન્મ ધરે તે મરવાજી. જો જીવનનું સાચું ધ્યેય સમજાઈ જાય, જીવનનું મૂલ્ય સમજાઈ જાય, તો પછી તુચ્છ વિષયોની અંદર, તુચ્છ પંચ વિષયની અંદર બંધન થતું નથી. કારણ કે મનમાં એક વાતની સ્પષ્ટતા થઈ જાય છે. કઈ સ્પષ્ટતા? ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી સખા સ્મશાને, દેહસ્ચિત્તાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકહ. પાસે ગમે તેટલી ધન સંપત્તિ હોય પણ એ આ ભૂમિ ઉપર જ પડી રહેવાની. બેંકની અંદર ગમે તેટલી કિંમત આપણી હોય, પૈસાની સ્ટોક કરી રાખ્યો હોય, જમા કરાવી રાખ્યા હોય, પણ એ બધા જ પૈસા અહીં જ પડ્યા રહેવાના છે. પૂર્વકાલીન શ્લોક છે એટલા માટે લખ્યું પશવશ્ચ ગોષ્ઠે, કે પશુઓ છે ગમાણમાં જ બાંધેલા રહે, પોતાની કોઢમાં જ બંધાયેલા રહે. આજે આપણે સારી સારી ગાડીઓ કોઈની પાસે હોય, મૃત્યુ થાય એ વખતે ગાડીઓ પાર્કિંગમાં એમને એમ પડી હોય. પત્ની છે ઘરના આંગણા સુધી વળાવવા આવી શકે, મિત્રો છે સ્મશાન સુધી આવે. અરે કદાચ આપણે આ જે દેહનું લાલન પાલન અને પોષણ કર્યું છે, એ દેહ ટાણે ટાણે જેની સેવા કરી છે, એવો આ દેહ છે, એ પણ ચિત્તા સુધી સાથે આવે ને પછી એની પણ રાખ થઈ જાય, અને કર્મને અનુસારે પોતે જે ધર્મનું પાલન કર્યું છે એને અનુસારે જીવ છે એ પરલોકમાં માર્ગે ગતિ કરે છે. બલિરાજાએ વામનજીને, જ્યારે વામન ભગવાને બલિરાજાની પાસે સર્વસ્વ માંગી લીધું, અને એ વખતે બલિરાજાએ પ્રાર્થના કરતા કહેલું કે હે પ્રભુ, જે શરીરને તજવું પડે એમ છે, જે શરીરનું મારે શું કામ છે, અને સ્વજનો એ તો ધન લૂંટારા બનીને મારું ધન લૂંટતા રહે છે, એનું પણ મારે શું કામ છે? અને આ સંસારના કારણભૂત એવા સ્ત્રી, ધન કે કોઈ પદાર્થ છે, આયુષ્ય છે, એની મારા અંતરમાં કોઈ કામના નથી, કારણ કે બધું જ સમય જતાની સાથે નાશ પામે છે. માટે હે પ્રભુ, કેવળ મારે તમારા ચરણની યાચના છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે કે સર્વ ક્રિયાની અંદર કરતા કરતા કરતા નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય. અને સ્વામી કહે કે સાંખ્ય જ્ઞાને કરી અને વિષયને અને વાસનાનો નિષેધ કર્યા વિના એનો ક્યારેય નાશ થતો નથી. મૂળમાંથી જો નાશ કરવું હોય તો સાંખ્ય જ્ઞાન તો કેળવવું જ રહ્યું, સ્વામી આમ વાત કરે. કારણ કે જેની પાસે આ સમજણ નથી એને કારણે તો હજારો રાજાઓ માલ મિલકત ધન અને જમીન એને માટે લોહીની નદીઓ વહેડાવી દીધી છે, પરંતુ એ તમામ લોકોને આખરે પેટ ભરીને પસ્તાવા સિવાય બીજું કાંઈ હાથમાં નથી આવ્યું. એ પછી સમ્રાટ અશોક હોય કે વિશ્વ સમ્રાટ સિકંદર હોય, ભારત ભૂમિને ઉપર આક્રમણ કર્યું, માનસિક રીતે પરાસ્ત થયો અને પછી પાછો ફરતો એ સિકંદર નાની વયે જ્યારે મૃત્યુના બિછાને પડ્યો ને, એ વખતે એને જીવતરનું મૂલ્ય અને પોતાએ કરેલા દુષ્કર્મો, એના કાળા પડછાયા પીડા દુઃખ અને વેદના આપી અને પસ્તાવાના સમુદ્રની અંદર એને ડૂબાડી દીધો હતો. એ પછી પ્રાચીન ભારતના ત્રિલોકી વિજય કરનારા દાનવો હોય કે અર્વાચીન ભારતના કોઈ નેતાઓ હોય, આંતરરાષ્ટ્રીય નેતાઓ હોય, કોઈ પણ કાળના સપાટાની અંદર બચી શકવાનું નથી અને બચી પણ શક્યા નથી. એટલા માટે તો મહારાજ કહે કે સાંખ્ય નિષ્ઠાવાળો જે ભક્ત હોય, મધ્યના 24માં વચનામૃતમાં કહે કે સાંખ્ય નિષ્ઠાવાળો જે ભક્ત હોય એ તો 14 લોકની માહિલી કોરે જે સુખ છે એ સર્વેનું પરિમાણ કરી રાખે, અને એ સુખની પાછળ જે દુઃખ રહ્યું છે એનું પણ પરિમાણ કરી રાખે, અને પછી દુઃખે સહિત એવા જે સુખ તેના થકી વૈરાગ્ય પામી અને પરમેશ્વરને વિશે જ એક દ્રઢ પ્રીતિ રાખે. અને સાચા સાંખ્ય નિષ્ઠાવાળા ભક્તને આવી સમજણનું બળ હોય છે, અને આ બળ રાખવું જ રહ્યું, કારણ કે આજે વિશ્વની અંદર પોતે સુખ સમૃદ્ધિવાળો દેશ છે એવી રીતે ઓળખાતા અમેરિકાની અંદર પણ આજે દર 16 મિનિટે એક આત્મહત્યા નોંધાઈ રહી છે, કારણ કે આ લોકનું સુખ છે સુખદાયી નથી લાગતું. અમેરિકા જેવા જે દેશની અંદર, જે સ્ટેટની અંદર માણસ દીઠ 2 ગાડીઓ, 1 બંગલો, સ્વિમિંગ પૂલ અને કેટલી બી સગવડો છે, છતાં પણ એ સગવડ પણ શાંતિ નથી આપી શકતી, અને એ લોકો પણ જંગલમાં ઝૂંપડા બાંધીને રહેવા જાય છે અને ઝૂંપડીનો આનંદ માણવા જાય છે. શા માટે? ભૌતિક સુવિધા ખૂબ વધી પણ સુખ ન મળ્યું. શિકાગોની અંદર એક ધનિક વિસ્તાર, એ વિસ્તારની અંદર આત્મહત્યાની સૌથી વધુ ઘટનાઓ ઘટી છે, અને એટલા માટે એ વિસ્તારને આજે સુસાઇડ બેલ્ટના નામે ઓળખવામાં આવે છે. આજે વિશ્વભરની અંદર આપણે જોઈએ તો ખ્યાલ આવે, ટેન્શન, હતાશા, વ્યસનો, વિભિન્ન પ્રકારની ડ્રગ્સ અને દવાઓથી કંટાળી અને માણસ છે એ મોત તરફ, મોત માગતો ફરે છે. આધુનિક સમાજની કેટલી ભારે કરુણતા કહેવાય. આજે ફ્રાન્સ જેવા દેશની અંદર આત્મહત્યા કેવી રીતે કરવી એ અંગેના ફાઇનલ એક્ઝિટ જેવા પુસ્તકો છડે ચોક વેચાઈ રહ્યા છે. ક્યાં આપણા ભારત દેશનું તત્વજ્ઞાન કે સુખેથી મૃત્યુ કેમ પામવું, અંતકાળે ભગવાન તેડવા આવે એ આપણી સંસ્કૃતિ, અને ત્યાં જે કેવી રીતે વહેલી તકે મૃત્યુ પામવું એના પુસ્તકો, આત્મહત્યા કરવા માટેના પુસ્તકો વેચાય, આ કેટલી અત્યારની કરુણતા કહેવાય. ઔરંગઝેબ સમગ્ર મુગલ સલ્તનનો એ શહેનશાહ હતો, છતાં પણ એણે પોતે અંતે એટલું બોલેલો કે મેરી સારી જિંદગી ફિઝુલ ગઈ, અહીંથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે દુનિયાની તમામ સંપત્તિઓ હોય છતાં પણ મનુષ્ય સુખી કે આનંદિત થઈ શકતો નથી. અને જેને ભગવાનની મૂર્તિનું સુખ મળી ગયું તો એ પછી એના અંતરના શબ્દો છે એને સાંભળતાની સાથે જ આપણને આનંદ થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામી કહે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, થયા કોટિ કલ્યાણ, ઉધારો નારાયો એ હનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. કે જેને ભગવાન મળ્યા એને બીજું કાંઈ બાકી નથી રહ્યું, એના તો ભાગ ઉઘડી ગયા, હવે પછી બીજો કોઈ ઉધારો ન રહ્યો એને. મીરાબાઈ હતા, ભગવાનની પ્રાપ્તિ થઈ તો પછી એ પણ પોતાના અંતરના આનંદ સાથે ગાતા, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. બ્રહ્માનંદ સ્વામી લખે કે બ્રહ્માનંદ ના વાલા, તમ સંગ મળતા મારે દાડી દાડી તે દિવાળી, હૈડા મામુને વાલા લાગો છો વન માળી. જેને મહારાજની પ્રાપ્તિ થઈ ગઈ એના અંતરની અંદર આનંદ, અને કદાચ આ દુનિયાની અનેક લોક સંપત્તિની પ્રાપ્તિ થઈ ગઈ છતાં પણ એના અંતરની અંદર વિષાદ. આધ્યાત્મિક માર્ગે જ્યારે આપણે ચાલી રહ્યા છીએ, પણ જો આ દુનિયા તરફ નાશવંતપણાની દ્રષ્ટિ ન હોય, સાંખ્ય જ્ઞાનની દ્રષ્ટિ ન હોય, તો દુનિયાના જ્યારે દુન્વય પદાર્થો એ હાથમાંથી જતા રહે ત્યારે દુઃખ ખૂબ થાય. એ પછી વિશ્વામિત્ર હોય, સૌભરી હોય કે ચ્યવન ઋષિ હોય, બધાય માયાના મહાપાશની અંદર બંધાઈ ગયા હતા. કારણ કે આ જ્ઞાન છે એ કદાચ હશે પણ સમયે કામમાં નહોતું આવ્યું. ભગવાન સ્વામિનારાયણના એ પરમહંસ ગોવિંદાનંદ સ્વામી, સ્વામી સ્ત્રીમાં ન બંધાયા, ધનમાં ન બંધાયા, પણ છેલ્લે છેલ્લે પ્રસંગ આવે કે જેતલપુરના ગંગામાં એના દાળ ભાત એવા મીઠા બને કે એના દાળ ભાતમાં બંધાઈ ગયા. અને પછી તો મહારાજને થયું કે અમારા પરમહંસનું બંધન તોડવું છે. પછી તો ત્રણ રાત્રિ ને ત્રણ દિવસ પગપાળા ચાલ્યા, એક ગામ આવવા દીધું નહીં. અને પછી જ્યારે મહારાજની માફી માગી, અને પછી મહારાજે કીધું કે હવે તમે જાણપણું રાખજો ને પ્રાયશ્ચિત કરજો, અને પછી એમને મુક્ત કર્યા છે. કારણ કે જીવાત્માનો એટલો બદ્ધ સ્વભાવ છે. મહારાજ ગરડા મધ્ય પ્રકરણના ચોથા વચનામૃતમાં કહે કે આ જીવ એટલો પામર છે કે એને ફાટેલી લંગોટી અને તૂટેલી તુંબડી એમાંથી પણ હેત તોડવું એ મુશ્કેલ છે. એમાં બંધન થયા વગર રહે નહીં, એ પછી ગમે એવો મોટો ત્યાગી હોય ને. ગોપીચંદ રાજા પોતાની માતાનો ઉપદેશ સાંભળી દોમ દોમતી સાહેબી મૂકી અને રાજપાટ છોડી અને ચાલી નીકળેલા. અને બરાબર એ જ સમયે ભર્તુહરિ રાજા, રાણી પિંગલાની સાથે મનમેળ ન થયો અને એ પણ રાજપાટ છોડીને ચાલી નીકળ્યા. બંને મહાત્માઓ ફરતા ફરતા એક વખત એક ગામના ચોરે આવી અને ઉતારો કરવાનું નક્કી કરે છે. ચોરાની દિવાલમાં એક ખીલી, બંને પોતે ભેગા નહોતા, અલગ અલગ સ્થાનેથી આવેલા. હવે ખીલી ઉપર ઝોળે ટીંગાળવા માટે બંને ઝઘડવા લાગ્યા. એક કહે કે હું પેલો આવ્યો, તો પેલા કહે કે હું પેલો આવ્યો. ખીલી ઉપર ઝોળે ટીંગાળવા માટે ઝઘડે છે, અને એમ બંને વચ્ચે બોલાચાલી ચાલતી હતી. બંને બતોબત આવી ગયા, અને એ વખતે ઝઘડો સાંભળી અને ત્યાં કોઈ ડોશીમાં પસાર થતા હશે, એ ડોશીમાએ કીધું, એ મહાત્માઓ આ શું ઝઘડો કરી રહ્યા છો? એ ધન્ય છે ગોપીચંદ રાજાને, ધન્ય છે ભર્તુહરિને કે રાજપાટ છોડીને ચાલી નીકળ્યા, અને તમે ત્યાગી થયા તો એ ખીલી માટે બાંધો છો? તમે શું ત્યાગ્યું શું? તમે આમ જ્યાં કીધું ત્યાં તો બંનેને ખબર પડી ગઈ, બંને એકબીજાને ઓળખતા નહોતા, પણ પોતપોતાની તો બંનેને ખબર હતી. ઝઘડવાનું મૂકી દીધું. ખબર પડી એટલે પેલા ગોપીચંદ કહે, તમે અહીંયા જમારી જોળી ટાંગો. ભર્તુહરિ કહે કે તમે અહીં જોળી ટાંગો. પ્રશ્ન, વાત ક્યાં હતી? ખબર નહોતી ત્યાં સુધી. ખબર પડી તો પછી એ બંધન છે એ છૂટી ગયું, અને પછી બીજાને આપવા માટે એ પ્રેરવા લાગ્યા. એટલે બંધન ટાળવા માટે એક લીટીની સમજણ પ્રથમ પ્રકરણના 16મા વચનામૃતમાં મહારાજે કહી કે ભગવાનના ભજનમાં આડું આવે એવો પદાર્થ તેમજ કુસંગનો ત્યાગ કરીએ ત્યારે જ અંતરમાં સુખ થશે. એક વખત જૂનાગઢની અંદર સભા મંડપમાં ઘનશ્યામદાસજી નામના એક સંત પોતે આમ ધ્યાન કરતા હતા, અને એ વખતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા. એટલે સ્વામી અચાનક કીધું કે સાધુરામ, અહીં બેઠા બેઠા ધ્યાન કરો છો કે શું કરો છો? પેલા કહે કે હા સ્વામી ધ્યાન કરું છું. સ્વામી કહે કે ખોટું શું બોલો છો? એ બેઠા બેઠા ઓલી ગૌશાળા, ગઢપુરની ગૌશાળામાં રહેલી કાળા તલકાવાળી ભેંસને સંભાળો છો, એની માથે હાથ ફેરવો છો. આ છે પદાર્થમાં અને પ્રાણીઓની અંદર બંધન. ધ્રુવજીએ કેટલું તપ કર્યું, કઠોર તપશ્ચર્યા કરી, પણ જગતની પ્રત્યે સાંખ્ય દ્રષ્ટિ નહોતી, તો માગ્યું શું? અવિચળ રાજ માગ્યું. પણ જ્યારે બીજી બાજુ જોઈએ કે સારંગપુરની અંદર મહારાજે ઉત્તર ગુજરાતની બહેનોને માગવાનું કહ્યું, અને ત્યારે એમણે માગ્યું, અદ્ભુત માગ્યું, મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ હમાયા મને નવ્યાપે. કેવી સુંદર પ્રાર્થના કરી છે. આવી સુંદર પ્રાર્થના કરવાનું મૂળ શું? ભગવાનનો મહિમા બાધિત સમજાયો હતો. અને દરેક ભક્ત સુખ સુવિધાયુક્ત જિંદગીને સાંખ્યની દ્રષ્ટિથી વધારે સમજણયુક્ત બનાવી શકે છે. અને દરેક ભક્ત હંમેશને માટે પોતાની સુખ સુવિધાયુક્ત જિંદગીને સાંખ્યની સમજણથી વધુ સુખદાયી બનાવી શકે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એક પ્રસંગ કીધો છે. સ્વામી કહે કે મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજમાન, અને ત્યાં દાદા ખાચરના ઓરડા ચણાતા હતા, અને એમાં કોઠારીએ વિનંતી કરી કે મહારાજ તમે ઓરડા ચણાય છે જોવા માટે પધારો. એટલે મહારાજ ત્યાં પધાર્યા, અને એ વખતે ત્યાં કરશન કોઠારી હતા. એ કહે કે મહારાજ એ ઓરડા તો બહુ સારા થયા, પણ મહારાજની દ્રષ્ટિ તો આ લોકની મોટાઈમાં શું હોય. મહારાજ કહે કે આમાં શું સારું થયું, એ પિંડા ઉપર પિંડા ચડાવ્યા છે, એ ગમે ત્યારે પડશે, અને પડતાની સાથે પૃથ્વીમાં ધૂળ ભેગા ધૂળ થઈ જશે. મહારાજની આવી દ્રષ્ટિ જોઈને પેલા કોઠારીને એમ થયું કે મહારાજ આ વસ્તુને બધી તો નાશવંત માને છે. અને મહારાજ છે અવારનવાર કથા વાર્તા દ્વારા ભક્તોને સાર અસારનો વિવેક શીખવતા હતા, સાંખ્ય જ્ઞાનની સમજણી અંતરમાં દ્રઢ કરાવતા હતા, અને એટલા માટે જ શ્રીજી મહારાજના ભક્તોમાં આ સમજણ છે એ ખૂબ દ્રઢ થયેલી છે. મહારાજે શિક્ષાપત્રીમાં જેના નામનો ઉલ્લેખ કર્યો એવા મયારામ ભટ્ટ, એમની સાંખ્ય નિષ્ઠા અદ્ભુત હતી. એક વખત રામાનંદ સ્વામીએ પૂછ્યું, મયારામજી એ તમે ભગવાન ક્યારે ભજશો? મયારામ ભટ્ટ કે એક સ્વામી તમે આજ્ઞા કરો ને તો આ બાયડી છોકરા બધું મૂકી અને હમણાં બધું બાળી આવી નવરા બેસીને તમારું મહારાજનું ભજન કરવા બે માંડી જઈએ. અને થોડા સમયની અંદર એમના પત્નીનું અવસાન થયું, એટલે એમના ભાઈઓએ આગ્રહ કર્યો કે તમે અત્યારે નાની ઉંમર છે, બીજું ઘર કરો. એટલે પોતે કહે કે મારા ગુરુને હું પૂછી આવું પછી કરું, અને રામાનંદ સ્વામીને પૂછવા માટે ગયા. અને સ્વામીને પૂછ્યું કે સ્વામી બીજી વાર લગ્ન કરું? સ્વામી કહે કે કોઈ લગ્નના ફેરામાંથી ત્રીજો ફેરો ફર્યો હોય અને પછી અમને પૂછવા આવે કે સ્વામી ચોથો ફેરો ફરો, સ્વામી કે અમે તો ના પાડ્યો. સ્વામી કે અમારે અંતરની આવી રુચિ છે, આ સાંભળીને મયારામ ભટ્ટે પણ નક્કી કરી લીધું કે હવે મારે લગ્ન કરવા નથી. અને આખી જિંદગી સાંખ્ય યોગ પાળી અને મહારાજનું ભજન સ્મરણ કરવામાં પોતાનું જીવન વિતાવ્યું છે. બરોબર, એ મયારામ ભટ્ટ અને એમના ભાઈ ગોવિંદરામ પોતે યજમાન વૃત્તિ કરે અને ભિક્ષા મળે એમાંથી પોતાનું જીવન નિર્વાહ કરે. હવે એ બંને ભાઈઓને એક વખત મનમાં એમ થયું કે આપણે ધંધામાં કંઈક પ્રોગ્રેસ કરીએ, કંઈક આવક થાય એવું કરીએ. અને બંને ભાઈઓ બેઠા, નક્કી કરે કે આપણે એક હાટ માંડવું છે. અને હાટ માંડવાનું નક્કી કરવા માટે બેઠા અને એમાં વિચાર કરતા હતા, વિચાર કરતા હતા, એમાં કૂકડો બોલ્યો. એટલે મયારામ ભટ્ટે પૂછ્યું, ગોવિંદરામ આ શું બોલ્યું? ગોવિંદરામ કહે કે કૂકડો બોલ્યો, સવાર પડી ગઈ. મયારામ ભટ્ટ એના મનમાં વિચાર આવ્યો કે હજુ તો હાટ માંડ્યું નથી, માંડવાનો વિચાર કરીએ છીએ અને ત્યાં રાત વીતી ગઈ, ભગવાનનું ભજન સ્મરણ કંઈ થયું નહીં, અને જો હાટ માંડશું તો શું હાલત થશે. હાટ માંડવાનું બચેણે માંડી વાળ્યું. આપણો યજમાન વૃત્તિનો ધંધો બરોબર છે, બંને ભાઈઓએ નક્કી કરી લીધું. કેવી આ શાંતિ પ્રેરક સમજણ છે. જે મળે એમાંથી સંતોષ માનવો અને જાજી વસ્તુ પદાર્થ મેળવવા માટે હાઈવે કરવી નહીં. આજે ઘણા હરિભક્તો એવા હોય છે કે પોતે જરૂર પૂરતું કમાય અને પોતાનું જીવન છે એ ભગવાનના ભજન સ્મરણમાં વિતાવે છે. ગોંડળ પાસે બંધિયા ગામ, બંધિયા ગામના ડોસા ભક્ત. એક વખત આ બંધિયા ગામના જૈન શ્રાવકોનો સંઘ ગઢડા પહોંચ્યો. નથી બધાએ નક્કી કર્યું કે આપણે ભગવાન સ્વામિનારાયણ અહીં રહે છે તો એના દર્શન કરતા જઈએ. અને મહારાજની સાથે મહારાજ એમના ભગતની પૂછપરછ કરી, કારણ કે સહેજે મહારાજનો સ્વભાવ હતો કે કોઈ ગામનું કોઈ આવે તો એ ગામના કોઈ ભક્ત હોય તો મહારાજ પૂછે કે ભક્તને કેમ છે. એટલે મહારાજે પૂછપરછ કરી તો પેલા લોકોએ કહ્યું કે એ ભગવાન સ્વામિનારાયણ, તમારા ભક્ત તો અમારી કરતા પણ વધારે સંસાર વ્યવહારમાં ડૂબા છે, ગોળનો વેપાર કરે છે, એ સવારે ઉઠ્યા પછી દાંતણ પાણી કર્યા વગર 12 વાગ્યા સુધી વ્યવહાર કરે, નાવાનો એ સમય મળતો નથી ને એમાં હું એ ભગવાન ભજવાના. અને મહારાજે કીધું કે તમે જેમ સમજો છો ને એમ અમારા એ ભગત નથી, એ તો અમારી ચિઠ્ઠીના ચાકર છે. જો એ સાધુ થાય તો તમે કંઠી બાંધીને સત્સંગી થશો. પેલા લોકો કે ઈ સાધુ થાય ની વાતમાં કાંઈ માલ નહીં, અને જો થાય ને તો અમે કંઠી બાંધીને તમારા સત્સંગી થશું. એમણે વિદાય લીધી. બીજું બાજુ મહારાજે ચિઠ્ઠી લખી અને ડોસાભાઈને મળી અને તરત ચાલી નીકળ્યા અને આવ્યા ગઢડા અને મહારાજે એને દીક્ષા આપી. ત્યાં રહેતા હતા મહારાજની સાથે, એમાં વળી પાછો પેલો સંઘ છે ગયેલો પાછો આવ્યો. અને મહારાજે ત્રાગીના વૃંદની અંદર બેઠેલા એ ડોસાભાઈને બતાવ્યા અને પૂછ્યું કે તમે આને ઓળખો છો? બધાએ આમ ડોસાભાઈને આમ સાધુ થયેલા જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા. અને બધાએ ડોસાભાઈની સાંખ્ય નિષ્ઠા જોઈ અને અંતરમાં આનંદ થયો. અને મહારાજે મધ્યના 61માં વચનામૃતમાં કીધું ને કે આવા હરિભક્ત છે એ જ મોટો હરિભક્ત છે, કે જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે કે તું પરમહંસ થા તો એ તત્કાળ પરમહંસ થાય, એવા જેના લક્ષણ હોય એ જ હરિભક્ત છે, સર્વેમાં મોટો હરિભક્ત છે. બાકી તો આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા અને ધંધા મધ્યે ધ્યાન લગાવે સો સાહેબ કા બંધા. કે ચારેય બાજુ પ્રવૃત્તિ તો રહેવાની જ છે, એ પ્રવૃત્તિની અંદર પણ ભગવાનનું ભજન સ્મરણ કરી લેવું અને પોતાનું આત્યંતિક કલ્યાણ સાધી લેવું એ જ શ્રેષ્ઠ છે. બાકી આ સાંસારિક વિક્ષેપો પણ જે કોઈ આવે છે એ વિક્ષેપોની અંદરથી પણ સાંખ્ય વિચારને આધારે જ બહાર નીકળી શકાય છે. લંડનનું હેલ્થ એન્ડ મેડિસિન સામાયિકમાં એક પ્રસંગ આવેલો, એમાં એવું હતું કે એક હોટેલની અંદર બે ઓરડાની અંદર બે માણસો ઉતર્યા અને એ હોટેલમાં થોડા સમય પહેલા એક ઘટના ઘટેલી કે એક કોલેરાનો દર્દી એમાં ઉતરેલો અને ત્યાં મૃત્યુ પામેલો. હવે પેલા બંનેને આ વાતની ખ્યાલ, પણ એક વ્યક્તિ નચિંત અને બીજો વ્યક્તિ છે એને એમ થયું કે આમાં કદાચ કોલેરાના વાયરસ હોય, મારું પણ મૃત્યુ થાય. આવી ચિંતાની અંદર, આવા વિચાર કરતા કરતા એ રૂમની અંદર એ રહેતો હતો. ઘટના એવી ઘટી કે જે ઓરડાની અંદર સાચે જ વ્યક્તિ મૃત્યુ પામેલી હતી, એ ઓરડામાં જેને ઉતારો આપ્યો હતો એને કાંઈ કોઈ જાતની ચિંતા નહોતી, અને જે ઓરડાની અંદર કોઈ જાતની ઘટના ઘટી નહોતી એની અંદર જેને ઉતારો આપેલો હતો એ વ્યક્તિના મનમાં એમ હતું કે આ ઓરડાની અંદર પેલી કોલેરાવાળી વ્યક્તિ મૃત્યુ પામી હશે. એ વિચાર કર એવા વિચારની અંદર એ ડૂબી ગયેલો અને એ વ્યક્તિનું મૃત્યુ પામ્યું. કારણ શું? કે જે ઓરડાની અંદર મૃત્યુ થયું હતું એ ઓરડાની અંદર હકીકત બીમારી થવાના સંભવ સંજોગો હતા, છતાં પણ એમાં રહેલી વ્યક્તિ મૃત્યુ ન પામીને બીજા ઓરડાની પામી. કારણ એના વિચારો એવા હતા. વિચારો બદલ્યા તો વિચારો એ મૃત્યુ સુધી પણ પહોંચાડી દીધા છે. એટલે તો શેક્સપિયરે એવું કહ્યું, ધેર ઇઝ નથિંગ આઈધર ગુડ ઓર બેડ બટ થિંકિંગ મેક્સ ઇટ સો. કે કોઈ પણ વસ્તુ સારી પણ નથી ખરાબ પણ નથી, પરંતુ વિચાર છે એ જ સારી કે ખરાબ બનાવી દે છે. વિચાર એક અમોઘ શક્તિ છે. માનવી જે ધારે વિચારે એને સાકાર કરી શકે છે. વિચારથી પ્રવૃત્તિ છે, વિચારથી જ નિવૃત્તિ છે. વિચારથી સર્જન, વિચારથી જ નાશ. વિચારથી ક્રાંતિ અને વિચારથી શાંતિ. વિચારથી ઉર્ધ્વગતિ અને વિચારથી જ અધોગતિ છે. એક સાધન છે વિચાર, પણ એને કેવા માર્ગે વાળવું ને એ કળા છે. અને ભગવાને એ કળા કોને આપી છે? મનુષ્યને આપી છે. અને જે વ્યક્તિ સારું વિચારી શકે એ સુખી, અને જે વ્યક્તિ સારું વિચારી નથી શકતા અને નેગેટિવ માઇન્ડ છે હંમેશને માટે દુઃખી દુઃખી અને દુઃખી જ રહ્યા કરે છે. અને ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે જ કહ્યું કે પ્રકૃતિ અને તેના ભેદ એનું જે જ્ઞાન એનું નામ સાંખ્ય. સ્વામી કહે કે સાંખ્ય તે શું? તો આ લોકના ભોગ પદાર્થ એ સર્વે ખોટું છે, આત્મા સત્ય છે, આકાશ સરખો નિર્લેપ છે એમ માનવું એ સાંખ્ય દ્રષ્ટિ છે. અને મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનમાં લખે, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહન પામે મહામુનિ સ્વપનો પ્રમાણી રે. આપણને આ જગતમાં જે કાંઈ દેખાય તમામ મૃગજળ છે, સ્વપ્ન તુલ્ય છે. અને જો સાંખ્ય વિચાર હોય તો મોહ ન થાય, આસક્તિ ન થાય અને સુખી રહેવાય. એક વખત ભાલ પ્રદેશની અંદર એક બ્રાહ્મણ દૂરથી પાણી જોતો જોતો આવે અને આમ આનંદ થતો હતો એના અંતરમાં, અને ચાલ્યો આવતો હતો એના અંતરમાં એમ કે હમણાં ત્યાં થોડે દૂર જઈશ, ત્યાં જો પાણીનું તળાવ ભર્યું છે, હમણાં મને પાણી મળશે. ત્યાં રસ્તામાં બીજી વ્યક્તિ મળ્યા અને એને કીધું, ભૂદેવ કેમ આટલા બધા ખુશ થતા જાવ ચાલ્યા જાઉં છો? એ તરસો ચૂછું, પણ જો અમે થોડે દૂર પાણી દેખાય છે એ પાણી પીશ ને પછી મને શાંતિ થશે, પાણી મળશે ને એનો મને આનંદ છે. પેલાએ કીધું, ભાઈ ખોટો, ઉત્સાહી થામાં આનંદી થામાં હું ત્યાંથી જોડા તોડીને ચાલ્યો આવું છું, ત્યાં પાણી નથી, એ પાણી નથી પણ ઝાંઝવાના જળ છે. અને પછી એ ભાઈ પણ ત્યાં જવાનું એને માંડી વાળ્યું. એમ સાંખ્ય વિચાર આપણને એવી દ્રષ્ટિ આપે છે કે જગતમાં જેટલું કાંઈ છે આપણે જોઈએ છીએ નાશવંત છે, ખોટું છે, માટેના આવન જાવનથી દૂર રહેવું. મુક્તાનંદ સ્વામી ગરડા મધ્ય પ્રકરણના 60મા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછે કે મહારાજ, આ સંસારને વિશે કેટલીક જાતના વિક્ષેપો આવે છે, ત્યારે હે મહારાજ એમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો સુખી રહે? અને મહારાજ એના ઉત્તરમાં કહે કે જેને એક વિચાર છે, ત્રણ ઉપાય મહારાજ આપે છે, એમાં મહારાજ એક ઉપાય વિચાર બતાવ્યો છે. અને એક વિચાર સાંખ્યનો વિચાર જેને છે એ વિક્ષેપોની અંદર સુખી રહે છે. સંસારની અંદર આપણે શારીરિક, આર્થિક, માનસિક, કૌટુંબિક અનંત વિક્ષેપો આવે, પણ આ વિક્ષેપોની અંદર સાંખ્ય વિચાર, સમજણનો વિચાર અગત્યનો ભાગ ભજવે છે. જેમ બુલેટ પ્રૂફ જેકેટ કોઈએ પહેર્યું હોય પછી એના શરીરની સાથે ગોળી અથડાય તો કરા પણ જેકેટની અડીને પાછી વળી જાય, વાગે નહીં. એમ સાંખ્ય વિચારવાળો જેને હોય એના જીવનમાં દુઃખ તો આવે પણ એ દુઃખ છે બુલેટ પ્રૂફ જેકેટની જેમ અડી શકે પણ દુઃખી ન કરી શકે. શારીરિક વિક્ષેપો આવતા હોય, એવું કહેવાય શરીર મેવાય તનમ દુઃખસ્ય ચ સુખસ્ય, કે આ શરીર છે એ રોગોનું ઘર છે, રોગાણામ આગારમ. પછી આ શરીરની અંદર અનેક રોગો આવે છતાં પણ જેની પાસે સાંખ્ય વિચાર હોય એમ વિચારે, આત્માનંદ સ્વામીનું ઉત્તમ ઉદાહરણ કે ગુમડું થયું અને એમાં ઈલા પડેલા તો શું કહે, પડી જાય તો ઉપાડે મૂકે કે લે ખા તેરા ખાસ તો ઇધર હે, શરીરથી દેહાતીત અવસ્થા આવી જાય. આર્થિક વિક્ષેપો આવતા હોય, ઘણી વખત ખેતી સારી થયું હોય, પાક સારો થયો હોય, જીવાત આવે, પાક બધો ફેલ જાય, ધન સંપત્તિ સારી હોય પણ ઇન્કમ ટેક્સ સેલ્સ ટેક્સ વાળાની રેડ પડે, ધન સંપત્તિ બધી ચાલી જાય તો એને લીધે માણસ છે દુઃખી દુઃખી થઈ જાય. પણ આપણા પ્રારબ્ધમાં જે કાંઈ મળ્યું છે, જે કાંઈ ભોગવવાનું લખ્યું છે એ કોઈ ટાળી શકવાનું નથી. હા, પુરુષાર્થ કરવો એ જરૂરી છે, પરંતુ આખરે આર્થિક વિક્ષેપો અંગે તો આપણે તો ભગવાનની કૃપા સંતોની કૃપાનો જ આધાર રાખવો પડે. જેવી ભગવાનની મરજી એવું થાય. ભુજના આણંદજીભાઈ મહારાજ એમને ત્યાં ઘણી વખત નિવાસ કરીને રહેતા. આણંદજીભાઈ મોટો સંઘેડો ચાલે, માંડવ્યા વ્યવહાર ચાલે, એમાં મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ એ આપ આશીર્વાદ આપો ને તો પ્રભુ મુંબઈ રોટલા કમાવા જવું છે. મહારાજે કીધું કે આજ સવારે અમે 4 વાગે ઉઠ્યા હતા અને એ વખતે એક સફેદ વસ્ત્રધારી માણસ અમને સામો મળ્યો. અમે પૂછ્યું ક્યાં જાઓ છો તો એણે અમને કહ્યું કે હું તો આણંદજીભાઈનું પ્રારબ્ધ છું, મુંબઈ જાઉં છું, કારણ કે ત્યાં મુંબઈમાં ખોરીજારનો રોટલો મળતો નથી, એને તૈયાર કરવા માટે જાઉં છું. મહારાજે આવું કીધું કે આણંદજીભાઈ તમારે જવું હોય તો જાઓ, ત્યાં આજ છે, અહીંયા ખોરીજાર જ મળતી હતી, ત્યાં પણ ખોરીજાર જ મળવાની હોય તો પછી જવાનું શું કામ, જવાનું એને માંડી વાળ્યું. આપણું પ્રારબ્ધ છે આપણે જ્યાં જોઈએ ત્યાં આગળ ને આગળ ચાલ્યું જાય, નસીબમાં હોય એટલું મળે, ભાગ્યમાં હોય એટલું ભગવાન આપે, માટે જેટલું મળ્યું છે એમાંથી આનંદ માણવો. એટલે તો કહેવાય ને ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે ઘન શ્યામની. આપણા ઘરની અંદર પરિવારની અંદર ક્યારેક એવું બને પત્નીથી બાળકોથી કંઈક ઢોળાઈ જાય, વસ્તુની ભાંગતોડ થઈ જાય, એ વખતે જો સાંખ્ય વિચારનો હોય તો ઝઘડો થાય અને ભાઈ વસ્તુ કાચની હતી, એક દિવસ તૂટવાની હતી, આજ તૂટી કે કાલ તૂટશે, શું થયું, તો સહેજે પરિવારની અંદર આત્મીયતાથી રહી શકાય છે. કુટુંબમાં પણ માતા પિતા સગા સ્નેહીઓ કે કોઈ જણ વ્યક્તિઓ હોય એનો કાળે અવસાન થાય, મૃત્યુ થાય તો સહેજે દુઃખ થાય પણ એની અંદર જો સાંખ્યનો વિચાર હોય તો સુખેથી રહી શકાય છે. ગોંડલના મહારાજા સંગ્રામસિંહજી એમના પુત્ર પથુભા યુવાન વયે જ મૃત્યુ પામ્યા અને પુત્ર વ્યથી સંગ્રામસિંહજીએ તો ખાવાનું માંડી વાળ્યું, પીવું તજી દીધું, મંત્રીઓની સલાહ છે એ પણ કંઈ માનતા નહીં. અને એમાં એમના મંત્રી હરજીવને વિચાર્યું કે ગુણાતીતાનંદ સ્વામીને આ વાતની જાણ કરીએ તો સ્વામી કંઈક આનો ઉકેલ લાવે, અને ગુણાતીતાનંદ સ્વામીને તેડાવ્યા અને સ્વામીને પછી વાત કરી અને સ્વામીએ પછી રાજાને કહ્યું અલીલામૃતમાં ખૂબ સુંદર ઉપદેશ છે, ધ્રુપતે દુઃખ તો બહુ સયો, સુણ આ વાત ગુણાતીતે કહ્યું, મરવું જનનો સ્વભાવ છે, જન્મ્યો ત્યાંથી નક્કી ઠરાવ છે, જનનો તન માટીનો ઘડો, નથી તે કામ અખંડ આપડો, રજથી ઉપજો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતથી સંગ્રામસિંહજીનો શોક છે દૂર કર્યો કે ભાઈ આ માટીનો ઘડો છે, એક દિવસ તો ધૂળમાં ભળવાનો જ છે, અને તમારા પુત્ર છે એ ગયા તો કદાચ હવે ભગવાનના ધામની અંદર સુખેથી રહેશે, પણ તમે હવે દુઃખી ન થાઓ. સ્વામી આશ્વાસનના શબ્દો કહ્યા અને સમજણથી એ પાછા પોતાની સ્થિતિમાં આવી ગયા. ગુરુકુળનું બાંધકામ શરૂ હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના વખતની વાત. સ્લેબ ભરાતો હતો, સેન્ટરિંગના પતરા છે એ નાખવામાં આવ્યા હોય, સંતો વિદ્યાર્થીઓ સ્લેબ ભરતા હતા, અને એમાં કારીગરને ભૂલને કારણે એક વખત એક કાટમાળની નીચેથી થાંભલો છે ખસી ગયો, પ્લેટો છે એ પડી, બે ચાર સંતો છે એ પણ પડી ગયા, વિદ્યાર્થીઓ પણ ફંગોળાઈ ગયા. સમય સુસકતા વાપરી અને ઉલટ વિરુદ્ધ દિશામાં પડ્યા એટલે થોડું ઘણું વાગ્યું, પણ બીજી કોઈ જાનહાનિ ન થઈ. પરંતુ એમાં એ વખતે એક બ્રાહ્મણ ગઢપુરના કોઠારી કેશવજી ભાઈ, એમનો પુત્ર પણ ગુરુકુલમાં ભણતો હતો, પરંતુ એમનું મૃત્યુ થયું. મહારાજના ધામમાં જતો રહ્યો, એ સેવા તો નહોતો કરતો, નાનો હતો, વળી બ્રાહ્મણનો પુત્ર ક્યારેય આવું કામ કર્યું ન હોય. સંતોએ કીધું કે ભાઈ તારે સેવા નથી કરવી, અહીં બધા છે, જરૂર પડે તો અમે તને બોલાવી લેશું, એટલા માટે થોડે દૂર ઊભો ઊભો જોતો હતો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ઊંચા સાથે બોલતો હતો, પરંતુ એ પણ ત્યાં નજીક આવી ગયેલો અને એમાં એ ધામમાં જતો રહ્યો. પછી તો ઓફિસની બાજુમાં જ એક રૂમની અંદર એમના દેહને રાખવામાં આવ્યો અને ત્યાં કપડું પાથરી એને ઓઢાડી દેવામાં આવ્યું. શાસ્ત્રીજી મહારાજ બહાર બાકડે બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજનું સ્મરણ કરે. એમના પિતાને જાણ કરવામાં આવી એટલે કેશવલાલભાઈ પણ આવી ગયા. સ્વામી એમની સાથે વાત કરી ત્યારે કેશવલાલભાઈએ એની પાસે સમજણ હતી તો એમણે પોતે દુઃખ તો થયું દીકરો ગયો એટલે, પણ પછી કહ્યું કે સ્વામી મારો દીકરો આજ ગયો, એક દિવસ જવાનો જ હતો. સ્વામી કદાચ એ બીજે જગ્યાએ જાત, પણ આજ આ સંતોના સાનિધ્યમાં સેવા કરતા કરતા એમને મહારાજ તેડી ગયા છે. સ્વામીએ કીધું કે એનો અગ્નિસંસ્કાર ક્યાં કરશું, ત્યારે એમણે કહ્યું કે સ્વામી આપ જેવા સંતની ઉપસ્થિતિ છે ત્યારે સ્વામી અહીં રાજકોટમાં જ કરીએ. અને પછી એમની સમજણ જોઈ અને સ્વામી પણ અંતરથી રાજી થયેલા અને એના દીકરાની નનામીને સ્વામીએ ગુરુકુલના દરવાજા સુધી ખભો આપેલો હતો. જેમ શ્રીજી મહારાજે ઝીણાભાઈ દરબારની નનામીને ખભો આપી અને એમના મરણને સ્મરણ બનાવી દીધું હતું, એમ એ કેશવલાલભાઈએ પણ પોતાના પુત્રના પ્રસંગમાં પણ અશુભ પ્રસંગની અંદર પણ આવું જ વિચાર્યું. માટે સમજણ છે એ જ અંતે કામ આવે છે. પછી માનસિક વિક્ષેપો હોય, એ માનસિક વિક્ષેપોની અંદર પણ એ જ કામ આવે, કારણ કે મન છે. મહારાજે કહ્યું ને કે જીતમ જગત કેન મનોહિયન, કે જેણે મન જીત્યું એણે જ જગત જીત્યું છે. અને જેણે એવા વિચારો જેની પાસે છે અને વિચારો સતત ને સતત જે મેળવતા રહે છે એ જ સુખી થાય છે અને એ જ આ સ્વપ્નવત સંસારની અંદર ખૂબ આનંદથી રહી શકે છે, ભગવાનનું ભજન સ્મરણ કરી શકે છે, પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે, ભગવાનનો ભેટો એને થઈ શકે છે. માટે વિચારો છે એ જ આપણે સંતોના સમાગમ દ્વારા દ્રઢ કરતા રહીએ. અને ગુણાતીતાનંદ સ્વામી કહીને કે સાંખ્ય વિના તો અર્ધો સત્સંગ કહેવાય, માટે એ વિચારો આપણા જીવનની અંદર દ્રઢ થાય અને આપણા જીવનની જે કોઈ પરિસ્થિતિ હોય અને એ પરિસ્થિતિની અંદર આપણે અડીખમ ઊભા રહી શકીએ અને ભગવાનને સંભાળી શકીએ, એવું આપણને શ્રીજી મહારાજ અને મોટા સંતો બળ આપે એટલી પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.